ગયા પાણી

લક્ષ્મી ના હોય તો પણ એટલી લક્ષ્મી આપવાની બોલી જવાય છે. બધું હું આગળ તમારી જીત સારી એમ નહી આપતા પહેલા શું લખી થઈ ગયું કે મારે ધંધો બદલો છે મારો ધંધો પાછળ પૈસા વધારે એટલે પૈસા ની હોય તો વાતો વધારે નીકળે એવું નહીં બહુ પૈસા હા એટલા પૈસા ની વાતો વધારે હોય બરાબર દયા થવું એ સારું કે તમે તો કહું છો ને કે આ તારો કે હું આ પહેરી કરું કે આ ગળામાં પહેરું તો મને ક્યાં દેખાય છે, દક્ષાને ક્યાં દેખાય છે, એટલે એનો અર્થ મેં કોને માટે પહેરી કરાય બહુ ઉત્પન્ન છે.

આપડે વાહવા કરે તો આપી દઈએ, તમે માર $10,000 તમારા પછી અમારા પછી અમે